હરી માર ભેટતાલ જારે શાની દોરી જાન મન રે માને નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ વચનામૃત લોયાનું 10મું આપણે વાંચન કરતા હતા. શરૂઆતના બે પ્રશ્નો એ આપણે જોયા હતા, ત્યાર પછીના પ્રશ્નો હવે આપણે વન બાય વન લેતા જઈશું, સમજતા જઈશું. લગભગ આજે વચનામૃત પૂરું થઈ જશે, 5 મિનિટ મોડા છે એટલે નક્કી નહીં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જેને ભગવાનમાં એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને હેત થતું નથી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે દેશ કાળ ક્રિયા ધ્યાન શાસ્ત્ર દીક્ષા મંત્ર અને સંગ એટલાને યોગ્ય કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે. તે જો રૂડા દેશ કાળ સંગાદિક પ્રાપ્ત થયા હોય તો ભગવાનને વિશે પણ તીવ્ર વેગે કરીને સ્નેહ થાય છે, અને જો ભૂંડા દેશાદિકનો યોગ થાય તો ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ થાય છે. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જવું, પણ વિષમ કાળમાં રહેવું નહીં. અને કાળ સત્યયુગ ત્રેતા દ્વાપર કળીરૂપે કરીને બહાર વર્તે છે ને પોતાના અંતરમાં પણ વર્તે છે. તે જ્યારે હૈયામાં કળી વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહીં, બહાર નેત્રને આગળ ધારવી. આગલા બંને પ્રશ્નોની અંદર ભગવાનને વિશે અસાધારણ હેત કેમ થાય એવા પ્રશ્નો, એમનો ઉત્તર મહારાજે કહ્યો કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ આ ત્રણેય એક થઈ અને જો ભગવાનના ભજનને વિશે પ્રવર્તે તો એમને ભગવાનમાં અસાધારણ હેત થાય. એટલે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, એ વૃત્તિમાં જે ત્રણ પ્રકારના ભેદ થયા, વેગમાં જે ત્રણ પ્રકારના ભેદ થયા, એ શેને કરીને થયા? કર્મે કરીને થયા કે જીવમાં એ સ્વાભાવિક જ હોય છે એમ? એટલે મહારાજે કહ્યું, એ કર્મે કરીને છે, સ્વાભાવિક નથી એમ. એટલે ભગવાનમાં હેત જ્યારે પણ જીવ નક્કી કરે એટલે થાય, કરી શકે. નક્કી ન કરે તો ન થાય. ભગવાનની સાથે રહેતા હોય, સાધુની સાથે રહેતા હોય, પણ હેત કરવાનું નક્કી ન કર્યું હોય તો હેત ન થાય. ભગવાનની સાથે ન રહેતા હોય, સાધુની સાથે પણ ન રહેવાનો યોગ હોય, દૂર દેશમાં કંઈક રહેતા હોય અને છતાંય જો એ નક્કી કરે કે મારે ભગવાનમાં સાધુમાં હેત કરવું છે તો પાછું એવું દ્રઢ હેત થાય પણ છે. આજે અમેરિકાની અંદર કે દુબઈમાં, લંડનમાં, ઓસ્ટ્રેલિયામાં, ક્યાં દૂર દૂર ભક્તો રહેતા હોય પણ એમણે નક્કી કર્યું હોય કે મારે આ સ્વામીની સાથે હેત રાખવું, આ સાધુની સાથે હેત રાખવું, તો એ હેત એમને રહે છે. ડલાસની અંદર અજયભાઈ શેલડિયા છે, સ્વામીની વાતોના બબ્બે પ્રકરણ એમને કંઠસ્થ, અને સત્સંગ ખૂબ સારો. અહીંયા રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અહીંયા હતા એ વખતે ભણતા, 86 થી લઈ 88 સુધીમાં. તો સહેજે 15 દિવસે મહિને દાડે અહીંયા ઇન્ડિયા ગુરુ મહારાજની સાથે, દેવપ્રસાદ સ્વામીની સાથે એને વાત ન થાય તો ચેન ન પડે. તુલસીભાઈ ગોટી છે, એમને અઠવાડિયામાં એક વખત વાત ન થાય, આમ તો દરરોજ યાદ આવે, દરરોજ ફોન કરવાની ઈચ્છા થાય, પણ એમ થાય કે સ્વામી બિઝી હશે, આપણે વારે વારે ડિસ્ટર્બ ન કરાય. પણ એવું હેત કે સ્વામીના શબ્દો સાંભળે એટલે ને બધું ભૂલાઈ જાય. આવું હેત થાય તો એ કરવા માંડીએ ત્યારે થાય, એમ નામ તો થતું નથી. એટલે મહારાજે એવું કહ્યું કે કર્મે કરીને થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન આવ્યો કે વળી નિત્યાનંદ સ્વામીએ જ પાછો પ્રશ્ન પૂછ્યો કે ભગવાનમાં એવા તીવ્ર વેગે કરીને હેત કેમ થતું નથી? કરે તો થાય એ વાત સાચી, પણ નથી થતું એનું કારણ શું? એમ સહેજે સહેજે થાય તો વધારે સારું એમ. એટલે મહારાજે એવું કહ્યું કે દેશ કાળ ક્રિયા ધ્યાન શાસ્ત્ર દીક્ષા મંત્ર અને સંગ આ 8 વાના જે છે એ જો શુભ હોય તો એમને ભગવાનમાં અને સાધુમાં અસાધારણ હેત થાય, અને એ જો અશુભ હોય તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય, ક્યારેક ટળી પણ જાય, અને સાધુમાં સાધારણ હેત થાય ને ક્યારેક હોય તો ટળી પણ જાય. અશુભ જો દેશકાળ હોય તો એમાંય અશુભ દેશકાળને વિશે પણ અને શુભ દેશકાળને વિશે પણ સૌથી પ્રબળ બળવાન કોઈ હોય તો એ સંગ છે એવું મહારાજે કહ્યું. મહારાજ કહે ગોપાળાનંદ સ્વામીને સામે જોઈને, સ્વામી તમ જેવા સંત હોય તો સર્વે ક્રિયા રૂઢી જ થાય, દરેક જીવાત્મા છે એમને બળ જ મળે એમ, કારણ કે એક એવા સંતનો ઓરા હોય છે, એના પ્રભાવની અંદર જે આવે. હમણાં થોડા દિવસ પહેલા કથામાં આવ્યું હતું ને કે અહિંસા સાચી કોને કહેવાય, તો કે આપણા કોન્ટેક્ટમાં જે આવે એની વેરવૃત્તિ નાશ પામી જાય તો એને સાચી અહિંસા કહેવાય. આપણે એને કન્વર્ટ કરીએ એમ નહીં હો, પછી બદ્રિકાશ્રમને બધા દ્રષ્ટાંત આપ્યા કે નોળિયો અને સર્પ બંને એક સાથે, નંદીશભાઈ અને બંને એક સાથે બાધા વગર રહે છે તો એની વેરવૃત્તિ નાશ પામી ગઈ કહેવાય. ઋષિકભાઈ અને તાપસભાઈ છે એ બંને ઝઘડો કર્યા વગર એક સાથે રહે તો એમની વેરવૃત્તિ કયો, અરે અરે, ઝઘડવાની ઈચ્છા ન થાય તો એમનો પ્રભાવ છે, અહિંસાનો પ્રભાવ છે. એવી જ રીતે રૂડા સંત જે એકાંતિક સ્થિતિને પામ્યા છે, સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે સ્વયં અક્ષરમૂર્તિ છે, એમની સ્થિતિ તો એટલી ઊંચી, કેવું હોય તો એમ કહી શકાય કે બીજા ભગવાન સ્વામિનારાયણ. હવે એ જ્યાં બિરાજતા હોય પછી ત્યાં તો અયોગ્ય ક્રિયા અયોગ્ય વિચાર પણ કેમ આવે? મહારાજ જિંજાવદરમાં બિરાજે, હૈદરાબાદના એક પઠાણ એ બરોબર આમ જિંજાવદરની સીમમાંથી પસાર થયા, મનમાં સંકલ્પ વિકલ્પ ચાલ્યા કરતા હોય, સહેજે જીવ છે એટલે કંઈક ને કંઈક પ્લાનિંગ ને કંઈક ને કંઈક સંકલ્પ વિકલ્પ ચાલતા હોય, એમનું આધારે અશાંતિ રહેતી હોય અંતરમાં. પણ જિંજાવદરની સીમમાં જેવો એમણે પ્રવેશ કર્યો અને અંતરમાં શાંતિ થઈ ગયો, ટાઢા શેરડા ફૂટ્યા, અને પઠાણને મનમાં એવું થયું કે અહીંયા કોઈક મહાપુરુષ હોવા જોઈએ, અને એ મહાપુરુષ વગર આવી શાંતિ મને ન થાય, એનો એવો પ્રભાવ હશે. અને બહુ સાચી વાત છે હો, ઘણી વખત ઘણા બધા ભક્તો એમ કહે કે અમે તો સંતોની સાથે રહેતા ન હોઈએ, અમારે કેમ ઓળખવા સાધુને? બહુ સીધું સાધુ ઓળખાઈ જાય એવું છે. જે સાધુની પાસે જઈએ અને અંતરના આપણા 3 ગુણ છે એ શાંત થઈ જાય એટલે સમજવું કે એ સાધુ છે, એ ભગવાનમાં જોડાયેલા છે. કારણ કે ભગવાન જે સંતના હૃદયમાં વસે એ ભગવાન હેય પ્રત્યનિક છે. માયાના ત્યાજ્ય ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ બધાને ભગવાન શાંત કરી દે છે. તો એ સાધુનું દર્શન થાય અને આપણને શાંતિ થઈ જાય તેનો અર્થ એમ થયો કે એ ભગવાનની સાથે જોડાયેલા સાચા સંત છે. ગુરુ મહારાજના દર્શન કરવા આવીએ, ગમે એવું બધા ચાલતો હોય તો બધા શાંત થઈ જાય. એમના હૃદયમાં ભગવાન બિરાજે છે. આ પઠાણના મનમાં એમ થયું કે અહીંયા કોઈક મોટા પુરુષ હોવા જોઈએ. સંઘનો કેટલો મોટો પ્રભાવ છે. મહારાજે એ વચનામૃતમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેશકાળ, એમાં દેશ તો બધી જગ્યા પર એક સરખો જ છે. પૃથ્વી, દેશ એટલે પૃથ્વી બધી જગ્યા પર એક સરખી છે. કાળ, સમય એ બધી જગ્યા પર એક સરખો છે. અહીંયા 2077મું વર્ષ ચાલે છે તો ભાવનગરમાં 2077મું જ ચાલે છે. બરાબર ને નંદીશભાઈ? અને અમરેલીમાં જાઓ તો ત્યાંય 2077મું જ ચાલે છે કે 2020 ચાલે છે? હવે 2020 તો પૂરું થવામાં છે, એને બાય બાય કહેવાનું છે. સમય પણ બધી જગ્યા પર એક સરખો છે, બધું જ સરખું છે. એકમાત્ર પુરુષના પ્રધાનપણે કરીને, પુરુષની સાત્વિકતાએ, આમ કહીએ તો ભગવાનના સંબંધે નિર્ગુણતાએ કરી, અને એમનો એટલો બધો પ્રભાવ છે કે એ પ્રભાવની અંદર આવનારા તમામના અંતઃકરણની અંદર ત્રણ ગુણના જે વેગ પ્રવર્તે છે એ પણ શાંત થઈ જાય છે. પઠાણના હૃદયમાં શાંતિ થઈ. ગામમાં આવી અને પૂછ્યું કે અહીંયા કોઈ મોટા પુરુષ બિરાજે છે? તો ગામની અંદર એકબીજા મહાત્મા હતા. એમણે કહ્યું કે આ અમારા ગામના બહુ જૂના મહાત્મા છે. એટલે એમના દર્શન કર્યા તો કે નહીં, આ નહીં, કે આને જોઈને શાંતિ નથી થતી, કે જેમ નજીક આવ્યો એમ શાંતિ વધારે થવી જોઈએ. મહારાજ બિરાજમાન હતા ત્યાં આવ્યા, મહારાજના દર્શન કર્યા તો કે હવે આ બરાબર. અમના પ્રભાવથી મારા સંકલ્પ સર્વે શમી ગયા, અંતરમાં શાંતિ થઈ ગઈ. સંગ છે એ બહુ મહત્વનો છે. આઠેયની અંદર દેશકાળ ક્રિયા સર્વની અંદર આપણે પણ જોવો ને, અહીંયા આવ્યા છીએ તો કેવા ડાયા ડમરા ભગત થઈને બેસી ગયા છીએ. હલો, આના જ આપણે ઘેરે હોઈએ તો છે ને, થોડું ઘણું તો હાલતું જ હોય. કાં ટીવી ચાલુ કરીએ ને કાં કાંઈક વળી કોઈકને બે સલાહ દઈએ ને કાંઈક કાંઈક વળી કોઈકને બે ટેલ ટપોરો કરીએ, પછી વળી પાછા એ કહે કે તમે એમનામ શાંતિથી બેસો ને, ભજન કરો ને, જાઓ ગુરુકુળ, કે તો આપણને અશાંતિ થઈ જાય. એટલે વાતાવરણ છે, સંગ છે, એમના આધારે આપણી અંદર ગુણો પ્રવર્તે છે. જો ભગવાનમાં હેતવાળા સંત છે, એમને વિશે આપણને હેત થઈ જાય તો આપણે પણ ભગવાનમાં હેત થવા માંડે. સચ્ચિદાનંદ સ્વામી, એમને મહારાજમાં અતિશય હેત. પ્રેમાનંદ સ્વામી, એમને મહારાજમાં અતિશય હેત. એ સંત આપણને ગમવા માંડે, એમના આખ્યાન, એમનો ચરિત્રો, એમના પ્રસંગો એ આપણને સાંભળીએ અને આપણને એમના જેવું હેત થવા માંડે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોની શરૂઆત થાય ને ત્યાં લખ્યું છે કે જે ગ્રંથ વાંચીએ છીએ, સાંભળીએ છીએ ત્યારે એમનો સત્સંગ કરીએ છીએ એવું માનવું. પ્રેમાનંદ સ્વામીનો પ્રસંગ સાંભળીએ છીએ એટલે પ્રેમાનંદ સ્વામીનો સત્સંગ કરીએ છીએ, સંગ કરીએ છીએ, અને એમનો સંગ કરીએ છીએ અને આપણને શાંતિ થઈ જાય છે. એમને જેવું મહારાજમાં હેત છે એવું હેત પણ આપણને થવા માંડે છે. એટલે સંગ છે બળવાન છે. ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કાળ વિષમ હોય, દેશ કાળ એ બધા વિષમ હોય, એમાંથી કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું? તો મહારાજે કહ્યું કે જે સ્થળમાં કાળનું વિષમ પણ હોય ત્યારે ત્યાંથી ભાગી જવું. કોરોનામાં તો જવું ક્યાં, બધા દેશમાં છે, લ્યો આખી દુનિયામાં કાળનું વિષમ પણ જ કહેવાય ને. પણ એમ છતાંય તે ક્યાંય જઈ શકાય એવું નથી. પણ જે તે દેશની અંદર હોય, જૂના સમયની અંદર એવું હતું કે ક્યાંક ગામની અંદર તકલીફ હોય, સત્સંગ ન રહેતો હોય, સુખ ન રહેતું હોય, સુખેથી ભગવાનનું ભજન ન થતું હોય, ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવ આ ત્રણેય એક થાય એવી સાનુકૂળતા જે દેશની અંદર ન હોય, તો એવા દેશનો ત્યાગ કરી દેવો. મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે, લોકલજ્જાનો ત્યાગ થતો હોય, આજીવિકા છીનવાઈ જતી હોય, તો ત્યાંથી ભાગી છૂટી અને બીજે ઠેકાણે જઈને બસ વાત કરે તો ઘર પરિવાર બધો સરખો ચાલે અને ભગવાનમાં પણ હેત થઈને વૃત્તિ રહે. પછી મહારાજે વિશેષપણે કહ્યું કે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એ જેમ બહાર વર્તે છે એવી જ રીતે અંદર પણ વર્તે છે. એ આગળ વચનામૃતની અંદર આવી ગયું કે ચારેય યુગની પ્રવૃત્તિ કેવી રીતે થાય છે. અને એ ચારેય યુગ એ જ્યારે અંદર વર્તતા હોય ત્યારે એમાંથી કોઈ એક હોય એ પ્રધાનપણે હોય. સત્યયુગ પ્રધાનપણે હોય ત્યારે સત્વગુણ હોય, અને સત્વગુણના યોગ્ય કરીને સત્યયુગ હૃદયમાં વર્તતો હોય. પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી બે દિવસ પહેલાં કહેતા હતા કે સંતો અહીંયા બધા એકાદશીનો ઉપવાસ, સ્વામી કે સતયુગ જેવું વાતાવરણ છે. આપણા હૃદયની અંદર બહાર જે વાતાવરણ છે એમનો આપણા હૃદયની અંદર અહેસાસ થવો, અને આપણા હૃદયની અંદર પણ એ સતયુગનો લાભ લેવો, એ એક પણ કળા છે. ઘણી વખત બહાર વાતાવરણ ખૂબ સારું હોય, સતયુગ જેવું હોય, પણ આપણા હૃદયની અંદર કળિયુગ વર્તતો હોય તો આપણને શાંતિ થાય નહીં. કારણ કે એ વાતાવરણની સાથે આપણે કનેક્ટ થયા નથી ને, એનો આપણે લાભ લેતા નથી. એટલે અહીંયા મહારાજ કદાચ એવું કહેવા માગતા હશે કે બહાર જે સતયુગ વર્તે છે, સારા દેશકાળ વર્તે છે, તો એમનો પણ આપણે લાભ લેતા શીખવો જોઈએ. એ કળા છે. સ્કૂલની અંદર ખૂબ સારા શિક્ષક હોય, ખૂબ સારી રીતે ભણાવતા હોય, પણ વિદ્યાર્થી ભણે નહીં તો હલો લાભ લીધો ન કહેવાય. નંદીશભાઈ બહુ સારું ભણાવે છે ને, પણ તમે ભણો નહીં તો, જોકે તમારું હોમવર્ક તો આવી જાય છે, વાંધો નથી, પણ છોકરાઓ ભણે નહીં તો, તો એમનો વાંક છે. જે પણ સારું છે એ સારાનો આપણા ઉત્કર્ષને માટે, આપણા આધ્યાત્મિક જીવનને અપલિફ્ટ કરવા માટે, એની ઉન્નતિને માટે આપણને બેનિફિટ લેતા શીખવું જોઈએ. પછી ક્યાંક 50% સારું હોય, ક્યાંક 70% સારું હોય, ક્યાંક 90% સારું હોય. જેટલું સારું છે એટલાનો લાભ લેતા શીખવો. જે ક્યાંક આપણને નથી રૂચતું, અથવા તો મહારાજને ન રૂચતું હોય એવું કંઈ હોય, તો એમને આ ખાડા કાન કરવા, એના આધારે આપણા અંતરમાં ઉદ્વેગ વ્યાપ્ત કરી અને આપણે એમનો જે પોઝિટિવ લાભ લેવાનો છે એ લાભથી વંચિત ન રહી જવા જોઈએ. ક્યારેક આપણે તીર્થયાત્રા કરવા જતા હોઈએ તો તીર્થોની અંદર જૂના જૂના તીર્થ હોય, તો જૂનવાણી બધી વ્યવસ્થાઓ હોય, થોડી ગંદકી હોય, થોડા લોકોના આજુબાજુના ટોળા આ તે બીજો ત્રીજોના સ્વભાવો હોય, તો આપણને એમ થાય કે અરે નથી, અમેરિકાથી જે લોકો અહીંયા આવે તો બધા કે ડટ્ટી ડટ્ટી ડટ્ટી છે એમ. તો જેટલા પણ તીર્થના બાહ્ય દેખાતા માઇનસ પોઈન્ટ છે એ આપણને સીધા જ આંખે વળગે, અને એના આધારે તીર્થનો જે લાભ લેવાનો છે એમાં આપણે અકળાઈ જઈએ, આપણા હૃદયમાં ઉદ્વેગ થઈ આવે, તો તીર્થનો જે સાચો લાભ લેવાનો છે એ એટલા પ્રમાણમાં ન લઈ શકીએ. એટલે જે તીર્થમાં જઈએ તો ત્યાં જે પ્રસંગ બન્યો છે, જે ઇતિહાસ બન્યો છે, એ ઇતિહાસને યાદ કરીને એવી ભાવના તૈયાર કરી અને એ વખતે જેવું હતું એવું આપણને પ્રાપ્ત થાય. કારણ કે પૃથ્વીની અંદર એ બધા સ્પંદનો છે જ, એ સ્પંદનો આપણને પ્રાપ્ત થાય એવી આપણે થોડીક માઇન્ડસેટ કરી અને ફ્રીક્વન્સી સેટ કરવી જોઈએ. અને જો એ કરે તો પાછું તીર્થનો એ લાભ મળે. નરનારાયણ ભગવાન છે એ કોના માટે તપ કરે છે? ભક્તને માટે. આપણે બધા આપણા માટે જ કરે છે તો આપણને લાભ મળે છે? બાપા છે એ કોના માટે કમાય? હાલો, છોકરા માટે. તો છોકરાને લાભ મળે કે ન મળે? ઋષિકભાઈ, મળે કે નથી મળતો? મળે જ છે ને. વિશેષ લાભ મળે. છોકરા છોકરાનું કમાતા હોય એ મળે અને પાછો બાપાનો પણ લાભ મળે. તો જો છોકરાઓને બાપાનો સંપત્તિનો વારસો મળતો હોય તો નરનારાયણ ભગવાન છે, આ ભરતખંડના રાજા છે અને આપણા ભગવાનના ભક્તોને માટે, એટલે આપણા માટે જ, આપણી આધ્યાત્મિક ઉન્નતિને માટે એ તપ કરે છે. એમને તો તપની કોઈ ઈચ્છા જ નથી, પણ એ આપણા માટે કરે છે. અને એ તપ જ્યારે આપણા માટે એમણે કર્યું તો આપણને એનો બેનિફિટય મળવો જોઈએ. મળતો નથી તો ક્યાંક આપણે ફ્રીક્વન્સી સેટ કરવામાં માર ખાઈ ગયા છીએ. જે દીકરા માટે બાપાએ પ્રેસ નોટ આપી દીધી હોય અથવા તો જાહેર નોટિસ આપી દીધી હોય કે અમારા કહ્યામાં નથી, થોડાક દિવસ પહેલાં કંઈક છાપામાં હતું એવું, અમારા કહ્યામાં નથી, તો એ દીકરાને બાપાની સંપત્તિનો વારસો મળે? એને બાપાનો લાભ મળે? એને કંઈ લાભ નહીં મળે. હે, જગતના બીજા લોકોનો લાભ મળવાનો હોય એ ન મળે. કારણ કે એમણે બાપાની સાથે માઇન્ડસેટ ન કર્યું, એમણે બાપાની સાથે ફ્રીક્વન્સી સેટ ન કરી, એટલે બાપાના જે લાભ વારસાગત મળવા જોઈએ એ મળ્યા. અરે તોય આ લોકો એમ કહી દે ને કે હવે અમારા કહ્યામાં નથી એટલે પૂરું થઈ ગયું. કારણ કે કેટલા જણાને ટોપી પહેરાવી દીધી હોય એને, એટલે પછી કોર્ટ છે એ એમ ન્યાય કરે ને બાપુ કે આપ આટલા બધા જણાને ટોપી પહેરાવી દીધી એટલે એનું બધાનું પહેલાં ક્લિયર કરી કંઈ એમ. પણ એમ છતાંય કંઈ કદાચ હશે, મળતા હશે, આપણને ખ્યાલ નહીં, જે હોય તે એક્સ વાય ઝેડ, પણ કે બાપા રાજી ખુશીથી આપે નહીં એને. અને પહેલું જો એમણે માઇન્ડસેટ રાખ્યું હોય, મમ્મી પપ્પા કહે એમ કર્યું હોય, એમની સેવા કરી હોય, એમને સાચવ્યા હોય, એમના આશીર્વાદ લીધા હોય, તો એમનો સંપત્તિનો વારસો તો મળે છે, પણ એમની સાથે સાથે એમનો સાંસ્કૃતિક વારસો પણ મળે છે અને એમનો આધ્યાત્મિક વારસો પણ એમને મળે છે. ઘણી વખત નથી આપણે કહેતા હોતા કે અમારા પૂર્વજોના પુણ્ય છે, એના આધારે અમે સુખી છીએ. એમણે ફ્રીક્વન્સી સેટ કરી છે. એમ આપણે પણ જો આવી રીતે ફ્રીક્વન્સી સેટ કરી શકીએ તો જે પણ બહારના વાતાવરણ છે એમાંથી જેટલી પોઝિટિવનેસ છે, એના વાઇબ્રેશન્સ છે, એનો લાભ આપણને મળી શકે. એ કરવી કેવી રીતે? તો અતિશય મુમુક્ષુતા જાગે, અતિશય વિવેક હોય અને કલ્યાણનો અતિશય ખપ, એટલે કે અલ્ટિમેટ ડેસ્ટિનેશન એમને દેખાતું હોય, તો એમને ક્યારેય ચોટ નિશાન ઉપરથી ન ચૂકે. એ ક્યારેય નિશાન ચૂકે નહીં. નિશાન ચૂકાઈ જાય છે તો આજે સવારની કથામાં ખૂબ સરસ આવ્યું હતું, કામ ક્રોધ રસલોલુભાહા, પાંચ દોષ કીધા કે એક તો કામ ક્રોધ રસાસ્વાદ માન અને લોભ, આ પાંચ દોષ છે. એમના આધારે આપણી વૃત્તિઓ છે એ જગત બાજુ ખેંચાતી હોય છે, અને એ જગત બાજુ ખેંચાય એટલે કલ્યાણના માર્ગમાંથી ફંટાઈ જાય અને ફ્રિકવન્સી મેચ ન થાય, એટલે એમનો લાભ જે મળવાનો હોય એ આપણને મળે નહીં. એનાથી રહિત થઈ ભગવાનની સાથે કનેક્ટ થઈએ, ભગવાનના એવા સાધુની સાથે હેત કરીએ તો પાછો લાભ મળે છે. એમની સાથે હેત થવા માંડે એટલે મંડે આપણે કનેક્શન થવાનું, કનેક્શન થવા માંડે એટલે એમના ગુણો માંડે આવવા. પણ એમ છતાંય મહારાજ અહીંયા એવું કહ્યું કે જ્યારે હૈયામાં કળી વર્તતો હોય એટલે કળિયુગ વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ છે એ હૃદયમાં ધારવી નહીં, બહાર નેત્રને આગળ તારવી. કારણ કે અંદર એટલા બધા સંકલ્પ વિકલ્પ હોય એના કરતાં ઇન્દ્રિય છે એ બહાર રાખી અને આપણે ભજન કરીએ તો અંતરના સંકલ્પ વિકલ્પ છે એ આપણને વિક્ષેપ કરે નહીં. સ્થૂળ દેહના પ્રધાનપણાએ કરી અને ભગવાનનું ભજન કરવું, સૂક્ષ્મ દેહમાંથી ફોકસ હટાવી અને સ્થૂળ દેહના પ્રધાનપણાએ કરીને ભજન કરવું. એમ પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે આગળનો પ્રશ્ન છે, જેના હૃદયમાં મંદવેગ, મધ્યમ વેગ ને તીવ્ર વેગ વર્તતો હોય તે કેમ જાણવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે મંદવેગ વર્તતો હોય ત્યારે નાની બાળકી તથા નવયૌવનવાળી સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી એ ત્રણેયને દેખીને સરખો ભાવ રહે કેમ? જે ત્યાં એકલી ઇન્દ્રિયની જ વૃત્તિ ગઈ છે માટે તેમાં મંદવેગ છે, અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન ભળે છે ને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે ત્યારે બાળકી ને વૃદ્ધ સ્ત્રી તેનો તો ભૂંડોઘાટ નથી થતો, અને યુવાન સ્ત્રીને વિશે ભૂંડોઘાટ થાય છે ને વિકારને પામી જાય છે, એને મધ્યમ વેગ જાણવો. અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન ને જીવ એ બેય ભળીને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે ત્યારે તો એ ત્રણેય પ્રકારની સ્ત્રીને વિશે ભૂંડાઘાટ થાય છે ને વિકારને પામે છે, અને પોતાની મા બોન હોય તો તેને દેખીને પણ વિકારને પામે એને તીવ્ર વેગ જાણવો. આ વચનામૃતનું ટાઇટલ છે ને એ નિર્વિકારી રહ્યાનું છે, કે ભગવાનને માર્ગે ચાલનારા તમામ ભક્ત છે એમને અધર્મ સર્ગ છે, એ કારણ શરીરરૂપ વજ્રસાર એવી જે માયા જીવની સાથે ચોંટી છે એ વિક્ષેપ કરે છે, એ ભગવાનની પાસે જતા અટકાવે છે, એમનું અંતઃકરણ વિશુદ્ધ થાય, અંતઃકરણની અંદર કોઈ પણ વિકાર ન રહે એવું અંતઃકરણ થાય, એમના માટેનો આખે આખો બધા પ્રશ્નોનો સાર અંતે એ આવે છે. તીવ્ર વેગ મંદ વેગ કોને કહેવાય એ તો મહારાજે અહીંયા કહ્યો કે મંદ વેગ એમને કહેવાય કે કોઈ પણ પ્રકારના વિષય ભોગ છે નજરની સામે. અહીંયા મહારાજે બાળ વૃદ્ધ યૌવન સ્ત્રીનું દ્રષ્ટાંત લીધું છે, સ્ત્રીને માટે પુરુષ છે, પુરુષને માટે સ્ત્રી છે, તો એમને દેખીને કોઈ પણ પ્રકારનો એવો વિકાર ન થાય તો ત્યારે એકલી ઇન્દ્રિય જ પ્રવૃત્તિ છે એટલા માટે એ મંદવેગ છે. જનરલી ચાલે છે તો નજરમાં આવે આપણને કોઈ વિચાર ન હોય, કોઈ સંકલ્પ ન થાય, પણ ઇન્દ્રિયોની સાથે જો મન ભળે તો સંકલ્પ થાય, કારણ કે મનનું કામ છે સંકલ્પ વિકલ્પ કરવાનું. એમના ગુણોનું સંકલ્પ કરે, એમના વિશે સંકલ્પ કરે, જે પણ સંકલ્પ કરે એ પછી રાગયુક્ત પણ હોઈ શકે ને રાગ ન પણ હોય એવું પણ મન ખાલી ખાલી સંકલ્પ કરતું હોય તો એ મધ્યમ વેગ થયો, અને જીવ છે એ પણ ભળી જાય તો ત્યારે કોઈ પણ પ્રકારની સ્ત્રી એમનું દર્શન થાય દેખાય તો તરત એમને મનમાં વિકાર થઈ આવે તો એ જીવ પણ એમાં ભળી ગયો છે ને તીવ્ર વેગ કહેવાય. કારણ કે ત્રણેય ભળ્યા ને, અને પાછા ગમે એવા અવસ્થાની અંદર ગમે એવા પ્રસંગમાં એમને એવો સંકલ્પ થઈ જાય છે એટલે વિકાર ભાવને પામી ગયા. એમનો જીવમાં પણ વિકાર છે, મનમાં પણ વિકાર છે ને ઇન્દ્રિયમાં પણ વિકાર છે, અને એટલા માટે એ તીવ્ર વેગ છે. જેવી રીતે ચોરનું આપણે દ્રષ્ટાંત જોયું હતું કે ચોર ચોરી કરવા જાય ત્યારે એમના ઇન્દ્રિયો પણ ચોરી કરે છે, મન પણ ચોરી કરવામાં પ્રવૃત્ત છે અને જીવ પણ ચોરી કરવામાં પ્રવૃત્ત છે, માટે તીવ્ર વેગ છે. આગળ સરખા જ પ્રશ્નો છે એટલે થોડા થોડા લઈ લઈએ અને પછી આપણે આને આખે આખાને સમજવાનો પ્રયાસ કરીએ. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ ત્રણ પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય, એટલે કે વ્યક્તિ છે એવું દેખાય, તથા રૂપકુરૂપ પણ જણાય અને વિકાર તો થાય નહીં. બ્રહ્માનંદ સ્વામી જીતેન્દ્રિય હતા, જતી હતા, એટલે કે દેખાય, દેશ ફરવા ગયા હોય ત્યારે ધ્યાન રાખવું પડે એટલે, પણ વિકાર ન થાય, ત્યારે તેને કયો વેગ જાણવો? કારણ કે એ તો આ ત્રણ વેગમાં ક્યાંય આવ્યું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય, પછી તે મનને કરીને તે પદાર્થને વિશે અત્યંત દોષ જણાય છે, તે દોષનો મનમાં વિચાર થઈને જીવમાં તે દોષ પ્રવેશ કરે છે અને જીવથી પર જે સાક્ષી એટલે પરમાત્મા, તેણે પણ તે દોષનું પ્રમાણ કર્યું છે, તેણે કરીને એ દોષની અતિ દૃઢતા થઈ છે, માટે પદાર્થને વિશે જ્યારે ઇન્દ્રિયની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિ ભેળે મન તથા જીવ એ બેય આવે છે, પણ જીવમાં જે અતિશય દોષની દૃઢતા છે તે દોષની શેડ મન ઇન્દ્રિયોને વિશે સંસરી નિસરે છે, માટે તે પદાર્થ યથાર્થ દેખાય ને જાણવામાં આવે પણ તેને વિશે અત્યંત અભાવ આવી જાય છે. દોષની શેડ બેસવી જોઈએ. પછી મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે, જેમ દૂધ સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને નાખતા દીઠી હોય, પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું જ દેખાય, પણ તેનો અતિ અભાવ હૈયામાં વર્તે છે. કેમ જે એણે એમ જાણ્યું છે જે એને પીવે તો તત્કાળ પ્રાણ જાય, તેમ જેને એમ સમજાયું જે આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે અને આ લોક પરલોકને વિશે પરમ દુઃખદાયી છે ને સ્ત્રીની પ્રાપ્તિ તો મને સર્વે પશુ આદિક જન્મને વિશે અનંત વાર થઈ છે અને હજી જો પરમેશ્વરને નહીં ભજું તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે, માટે એ વાત દુર્લભ નથી અને ભગવાનને ભગવાનના સંત તેનો સંગ તે તો મહાદુર્લભ છે અને એ દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિશે એ સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે એવું જાણીને જે હૈયામાં દોષની દૃઢતા થઈ છે તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઈ જાય તો પણ વિકાર થાય નહીં. આ એક કારણ કીધું કે દોષની શેડ મનમાં, જીવમાં અને ઇન્દ્રિયોમાં બેસી ગઈ છે. બ્રહ્માનંદ સ્વામી એ અતિશય નિષ્કામી, કડા ઉપર આમ હાથ મૂકે અને એમનો કામ છે એ ટળી જાય એટલી સ્થિતિવાળા, પણ એ સ્થિતિવાળા જે સંત હતા તો એમને જ્યારે આ પ્રશ્ન થયો કે આવું દેખાય છે તો શું સમજવું એમ, તો મહારાજે કહ્યું કે આવી પ્રોસેસ થઈ હોય તો આવું થાય એમ, આવી પ્રોસેસ ન કરી હોય તો આવું થાય નહીં. સાધક જે છે ભગવાનના માર્ગે ચાલે છે, અંતઃશત્રુ ભગવાને મૂકેલા છે સૃષ્ટિના કન્ટિન્યુ ચાલતા રહેવા માટે, એ જે પણ કામ ક્રોધાદિક દોષો ભગવાને મૂક્યા છે એમના આધારે આ સૃષ્ટિ છે એ ચાલતી રહી છે. સ્ત્રી પુરુષ આબાલ વૃદ્ધ સૌ કોઈ એમને જે જે સમયે જેવા જેવા યોગ એ પ્રમાણે એ ભાવ ભગવાને મૂકી દીધા છે. હવે એ ભાવ છે એમને નાશ કરવા, જન્મો જન્મથી આપણે એ ભાવને જ પુષ્ટ કરતા આવ્યા છીએ. બધી જ યોનિઓમાં આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મે તત પશુભીર નરાણામ, બધી જ યોનિમાં અવેલેબલ છે. ખાવા પીવાનું, આહાર નિદ્રા, સુવાનું, મૈથુન સ્ત્રી ભોગ સ્ત્રીને માટે, પુરુષ ભોગ અને ભય સેફટી માટે, સિક્યુરિટી માટે, આ બધું જ બધી જ યોનિઓમાં કોમન છે, એટલે સ્વભાવ પડી ગયા છે. એમ કહેવાય કે કારણ શરીર દૃઢ થઈ ગયું છે. હવે જન્મોજન્મથી જે કરતા આવ્યા છે એની જેટલી ઊંડી અંદર શેડ બેસી, કે આપણે સંસ્કાર જે કહ્યા હતા ને, તો આટલા જન્મથી આટલી પ્રવૃત્તિ કર્યું એટલે દરેક વખતે એમનો સંસ્કાર પડે, દરેક વખતે કારણ શરીર દૃઢ થાય, તો દરેક વખતે કારણ શરીર દૃઢ થાય એટલે કેટલે સુધી ઊંડે સુધી પહોંચી ગયું, એટલે મહારાજાને વજ્રસાર જેવું કહ્યું. હવે આ કારણ શરીરને એક સાથે વોશ આઉટ કરવું એ તો કેટલું કઠણ, એટલે મહારાજે પહેલી વાત બતાવી કે પહેલું એમાં દોષ દેખે પંચ વિષયની અંદર, જેમાં જન્મોજન્મના ભોગને કારણે એમાં રાગ થયો છે, તેમાં પહેલા દોષનું દર્શન કરે. કેવી રીતે? કાંઈ નથી, આમાં દ્રષ્ટિની રેન્જ વધી જાય ને. કીર્તનભાઈ, તમને પિઝા ભાવે? હોમમેડ ભાવે કે ડોમિનોઝના ભાવે? નો ભાવે, હોમમેડ, હોમમેડ ભાવે તો સારું, વળી લ્યો. પિઝા આપ્યો હોય ને બાજુમાં રોટલી શાક આપ્યું હોય તો તમે શું જમો? જલ્દી બોલો, બહુ કન્ફ્યુઝનમાં છો તમે તો. પિઝા બરાબર ને? તો ગરમ પિઝા ઘેરે બનાવેલા, બટર. હવે એ પિઝામાં જ કંઈક પડ્યું, પછી ભાવે તમને? મન ઉતરી જાય, થાય કે નહીં? માખીઓ બણબણતી હોય, હા રાજકોટની વાત અલગ છે, માખીઓ બણબણતી હોય, લારી ઉપર ઊભા હોય અને તોય પાણીપૂરી, કોરોનાની એસી તેસી કરીને જમાવતા હોય, આખી વાત અલગ છે. પણ જનરલી મન ઉતરી જાય. મહારાજ અહીંયા દૃષ્ટાંત આપ્યું કે દૂધ છે, એમની અંદર સર્પે મોઢું નાખ્યું હોય અને જોઈ ગયા હોય પછી એ દૂધ આપણે પીએ નહીં, કારણ કે ઝેર થઈ ગયું. દેખાય દૂધ જેવું જ દૂધ, પણ દ્રષ્ટિ બદલી ગઈ, દ્રષ્ટિની રેન્જ બદલી ગઈ. ભૂંડ છે એ ગટરની અંદર કાદવ કીચડમાં મોજ કરતું હોય કે નહીં? આપણને જોઈ અને આમ સુગ ચડે, ચડે કે નહીં? પણ કોણ જાણે, આપણને ક્યાં ખબર છે કે જે દિવસે આપણો અવતાર ત્યાં હતો તે દિવસે આપણે એની જેમ? આજે આપણે એનાથી થોડા ઉપર ઉઠ્યા, આપણી દ્રષ્ટિની રેન્જ બદલાઈ ગઈ, એટલે એ વખતે જે ભોગવતા હતા એ આપણને વિષ્ટા જેવું લાગવા માંડ્યું, ઉબકો આવી ગયો. અરે એટલું નહીં, અમે બોટાદ ગયા હતા ત્યાં એક આપણા તરવડા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી સાહેબ, એ જોબ કરે છે, શિક્ષક છે. એમણે કહ્યું કે સ્વામી, જે દિવસે અમે જોઈન થયા સરકારી નોકરીની અંદર તે દિવસે 2500 રૂપિયા પગાર હતો 5 વર્ષ સુધી, કે 2500 રૂપિયામાં પૂરું નહોતું થતું. આજે સરકારે અમને 35,000 રૂપિયા પગાર કરી દીધો છે અને 35,000માં પૂરું થતું નથી, કે એટલે મોંઘવારી વધી ગઈ છે. એવું નથી હો ભાઈ, તમે વળી પાછા સરકારને દોષ દેતા નહીં. એ એમ કહેતા હતા કે તે દિવસે અમે જે સાબુ વાપરતા હતા, જે શેમ્પુ વાપરતા, જે બોડી સ્પ્રે વાપરતા તે બધા નોર્મલ ક્વોલિટીના વાપરતા હતા, હવે પગાર વધ્યો એટલે બધી હાઈફાઈ ક્વોલિટીના વાપરી છે, હવે એ અડવું ગમતું નથી. મન રેન્જ બદલાઈ ગઈ, એટલે બહુ સહજ છે કે જે દિવસે આપણી પાસે 10,000-15,000ની જોબ હોય ત્યારે આપણી લાઈફસ્ટાઈલ અલગ હોય, અને જે દિવસે 1.5 લાખની જોબ થાય ત્યારે આપણી લાઈફસ્ટાઈલ, પછી આપણને આપણી ભૂતકાળની લાઈફસ્ટાઈલ ઉપર પણ કોઈ દિવસ એમ થાય કે હવે એવું મળે તો બહુ સારું, તે દિવસે શાંતિ હતી હો, એવું થાય કે એટલું, પણ એવું ઈચ્છે નહીં કે આપણને એવું થાય. રેન્જ બદલાઈ ગઈ. એમ અત્યારે જે પણ આપણે જોઈએ છીએ અને જે પણ ભોગવીએ છીએ એના કરતાં વિશેષ સુખ પરમાત્મામાં છે. મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં કહ્યું છે કે જે પણ આ સંસારની અંદર પંચ વિષયની અંદર ભગવાને સુખ મૂક્યું છે એ એટલા માટે મૂક્યું છે કે એ સુખને જીવ જ્યારે ભોગવે ત્યારે એ જીવને કદાચ જો બુદ્ધિ હોય તો એવો વિચાર આવે કે જેણે આમાં સુખ મૂક્યું છે તો એ મૂકનારની પાસે કેટલું સુખ હશે, અને એમ વિચારીને પણ એ ભગવાનની પાસે જાય તો એની રેન્જ બદલાઈ જાય. આપણે જેમાં મજા કરીએ છીએ ને, પીઝા, હોટડોગ, બર્ગર, પાણીપુરી, ડાબેલી, જે પણ છે, બપોરે 1-4ની રજા, આરામથી સૂઈ જવાનું, અને રાજકોટમાં દિવાળી આવે તો કોરોના જેવું તો કંઈ નહીં, ભૂલી જવાનું. જેટલી પણ મજા કરીએ છીએ આ બધી જ મજાઓ અમેરિકાવાળા લોકોની આગળ, હલો કાંઈ નહીં બોલો, અહીંયા સારામાં સારા લોકો જે ભોગ વૈભવ ભોગવે છે એવા ભોગ વૈભવ ત્યાં સામાન્ય લોકો ભોગવે છે, છે કે નહીં? કોમન છે, એના માટે કંઈ નથી. પાછું બધાને માટે અવેલેબલ છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે શેમ્પુમાંથી નાય એ શેમ્પુ માર્કેટની અંદર એટલા જ રૂપિયામાં સામાન્ય વ્યક્તિને પણ મળે છે ને એ એટલા જ રૂપિયામાં વાપરે છે ને એટલા જ રૂપિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવું સુખ ભોગવે છે, છે કે નહીં? હજી એના કરતાં આગળ, હવે અમેરિકાનું સુખ છે એના કરતાં ઇન્દ્રનું સુખ વધારે કે નહીં, સ્વર્ગનું સુખ? તો એમની આગળ અમેરિકાનું સુખ પણ કંઈ નહીં. અને ઇન્દ્રના સુખનું કમ્પેરિઝન જો બ્રહ્મલોકના એટલે કે સત્યલોકના સુખની સાથે કરીએ તો સત્યલોકનું સુખ છે અતિ ચડિયાતું, ઇન્દ્રનું સુખ કંઈ નહીં. એમ મહારાજે કહ્યું કે બુદ્ધિશાળી હોય તો એમણે વિચાર કરવો અને ધીરે ધીરે દ્રષ્ટિને વિશાળ કરવી. સુખનો લોભ રાખવો, બધા સુખને જ ઝંખે છે, પણ આપણે શું છે કે તાત્કાલિક સુખ મળવું જોઈએ. કેવું? ઇમિડિયેટ ગ્રેટિફિકેશન. અત્યારે આમ પીઝાની બાઇટ લીધી અને આમ પાણી છૂટ્યું અને આમ મજા આવી ગઈ, એવું થવું જોઈએ કે ઓલું તમે અત્યારે બાળા કરાવો ને અત્યારે ઉપવાસ કરાવો ને પછી મર્યા પછી તમને ભગવાનનું સુખ મળે, તો એવા સુખમાં અમારે મજા કરવી? એના કરતાં જે થોડું ઘણું મળ્યું એ લઈ લ્યો ને મજા છે એમાં, છે કે નહીં? બરાબર છે, વાતય સાચી છે, પણ ભગવાનમાં જો એવી રીતે કનેક્ટ થાય તો મર્યા પછી સુખ મળે છે એમ નહીં, જીવતા અત્યારે તત્કાળ સુખ મળે છે એવું મહારાજે મધ્ય પ્રકરણના 31મા વચનામૃતમાં કર્યું. મનન દ્વારા બ્રહ્મનો સંગ કરે તો એમને પ્રાપ્ત થાય છે. એ કરવાની રીત થોડી શીખવી જોઈએ. એક સામાન્ય ભોગ વૈભવમાંથી હાઈ ક્વોલિટીના લક્ઝરિયસ ભોગ વૈભવ મેળવવા માટે એક યાત્રા કરવી પડે છે, એક મહેનત કરવી પડે છે, ત્યારે એ પ્રાપ્ત થાય છે. તો એવી જ રીતે જગતના સુખમાંથી વિરક્ત થઈ અને ભગવાનના સુખને પ્રાપ્ત કરવું છે તો એક નાનકડી યાત્રા કરવી પડે છે. નાનકડી, બહુ મોટી નહીં હો. કેટલી? બસ ભગવાનમાં હેત કરવા જેટલી. એના જ પ્રસંગમાં હાલે છે ને ચેપ્ટર આખું, એ જ હાલે છે. ભગવાનમાં જો હેત થઈ ગયું તો ભગવાનનું સુખ આવવા માંડે. એટલે પહેલું એવું કહ્યું કે દોષની શેડ બેસાડવી અને સુખનો લોભ થાય તો આમાંથી થોડુંક વૈરાગ્ય થાય ને થોડુંક દોષની શેડ બેસે. મહારાજે દોષની શેડ કેવી રીતે બેસાડવી એ પણ કહ્યું કે આ બધા જ સ્ત્રી આદિ પદાર્થો છે એ બધા જ કલ્યાણના માર્ગે વિઘ્ન કરનારા છે. અને મારે જે શાશ્વત સુખ જોઈએ છે, પરમાત્માનું સુખ જોઈએ છે, એ મને આના થકી મળશે નહીં. અને આ વિષય તો મને દરેક જન્મોજન્મમાં મળ્યા છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ બધા જ યોનિમાં, બધી જ યોનિમાં મળ્યું છે. પણ સંતનો સંગ છે મહાદુર્લભ છે. એવું જો સમજે, એવું મનન કરે અને એવું કાયમ મનન કરવું પડે તો ધીરે ધીરે ધીરે ધીરે ધીરે કરતા જીવની અંદર એવું મનાતું જાય અને દોષની શેડ બેસતી જાય અને તો પછી ભગવાનનું સુખ આવવાનું ચાલુ થાય. ભગવાનનું સુખ એમને આવે છે કે જેમને જગતના સુખમાંથી ઉબકો થઈ ગયો છે. ચાકામ હતસ્ય આપૂર્ય માણ મચલ પ્રતિષ્ઠમ સમુદ્ર માપ પ્રવિશંતિ યદવત તદવત કામાયમ પ્રવિશંતિ સર્વે સશાંતિમાં આપનોતી નકામ કામી. જેને જગતની કામના છે, જેમનું હૃદય જગતની કામનાથી ભરાયેલું છે અને ક્યારેય શાંતિ પ્રાપ્ત થતી નથી, જેમના હૃદયની અંદર ભગવાનના સુખને પ્રાપ્ત કરવાની, જગતના સુખથી થોડી ઉપર ઉઠવાની ઈચ્છા છે, જગતના સુખમાં પણ જેમને દુઃખ દેખાય છે એમને ભગવાનનું સુખ પ્રાપ્ત થાય છે. એટલે થોડો આવો દોષ વિચાર, તત્વ વિચાર, અને વાસ્તવિક છે, ખોટો પણ નથી, બહુ સીધું સાદું છે. જે કરતા આવ્યા છીએ એમ જ જો કરતા રહેશું, હલો, જે કરતા આવ્યા છીએ આગલા જન્મની અંદર એમ જ જો કરતા રહેશું તો આગલા જન્મમાં જે મળ્યું હતું એ જ આ જન્મમાં મળતું રહેશે. આગલા જન્મમાં આપણે આ જ કરતા આવ્યા છીએ એટલે આપણને આ જ મળ્યું છે, અને હવે જો આ જન્મમાં પણ આ જ કરતા રહેશું તો આપણને એ જ મળવાનું છે, એનાથી વિશેષ કંઈ મળવાનું નથી. એટલે જે છે એમાં જો આપણને સંતોષ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. હલો, જે મળ્યું છે એમાં વેલ સેટિસ્ફાઈડ હોઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી. આર યુ સેટિસ્ફાઈડ સંદીપ ભગત? એમ રિયલી? ભગવાનના માર્ગે, જગતના માર્ગે, બધી જ રીતે ઓલ વે, કે જેટલું જોઈતું હતું તેટલું ભગવાને આપી દીધું આપણને, રાઈટ? પાછળ આમ બેઠા છે એ બધા સેટિસ્ફાઈડ, તો સારું કહેવાય. કોઈને પ્રોબ્લેમ નથી એટલે કેટલું સારું કહેવાય. કોઈને દીકરાઓ એમ નથી કહેતા, જાઓ ને હવે ગુરુકુળ, ઘડીક વારે તમારો પગ ટકતો નથી બહાર. આ બધા કોમન ડાયલોગ હોય છે. અમે ક્યારેક પધરામણે ગયા હોય ને ત્યારે સંભળાઈ જાય બાજુમાંથી બીજે ત્રીજેથી, અને ટાણે ટાણે તમને ઘરમાં ગરમ ફૂલકા જમાડતા હોય તો કેવું સારું કહેવાય. પણ જેમ કરતા આવ્યા છીએ એ જ જો કરતા રહીશું તો એ જ મળતું રહેશે, કે જે આપણને પૂર્વે મળતું રહ્યું હતું. હવે આપણે જો એ ન જોઈતું હોય ને એના કરતાં કંઈક બેટર જોઈતું હોય, એના કરતાં જે છે એમાં સેટિસ્ફાઈડ છો તો તે ડિલાઇટફુલ તો નથી જ, જોઈએ છે બેટર જોઈએ છે. એ બેટર જોઈતું હોય તો વી નીડ ટુ ચેન્જ, તો બદલવાની જરૂર છે. પછી માનસિકતા, માન્યતાઓ, સિદ્ધાંતો, સાધનાઓ એ બધું જ એની અંદર આવી ગયું. અને એ મહારાજ કહે છે કે અત્યાર સુધી આપણે પંચ વિષયની અંદર સુખ માનતા આવ્યા છીએ, પણ હવે એમાં દુઃખ માની અને પરમાત્મામાં સુખ માનવું એવો એક તત્વ વિચાર કરવો, એનું મનન કરવું. એનાથી આગળ બીજું કારણ ભગવાન કહે છે, અને વળી એને વિશે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા તે રાજ્યમાં રહ્યા હતા, અને રમણીય એવા જે શબ્દાદિક પંચ વિષય તેને ભોગવતા થતાં પણ જ્ઞાનની દ્રઢતા એ કરીને નિર્વિકારપણે રહ્યા, અને એ જનક જેવા જે જ્ઞાની હોય તે એમ વિચારે છે, હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું, અને સ્ત્રી આદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે અને નાશવંત છે, એમ વિચારીને કેવળ પોતાના આત્મ સ્વરૂપને જ સુખરૂપ જાણે છે, અને શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે અને સારા જેવું જણાય છે તે આત્મા વતે જણાય છે, અને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે ભૂંડું થઈ જાય છે, એવી રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે છે, આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો તે સંતને પ્રતાપે પામ્યો છું, અને તે સંત પરમેશ્વરના ભક્ત છે, અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે, અને અક્ષરના પણ આત્મા છે, અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે, એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું. પછી ભગવાનનો મહિમા સમજવો. આવી રીતે આત્માનો વિચાર કરે, ભગવાનના મહિમાનો વિચાર કરે, તો એના થકી એ જે જગ્યા ઉપર છે એનાથી થોડા નોખા પડશે. એક બીજી પણ નોખા પડવાની ટ્રીક છે કે આપણે મનમાં એવું ભગવાનના વચને નક્કી થયું, સંતોના વચને નક્કી થયું કે આ જગત છે, પંચ વિષય છે, એમાંથી આપણે એક દિવસ છૂટી અને ભગવાનની પાસે જવું છે, આવું તો નક્કી જ છે ને, અને આવી દ્રઢતા થઈ પછી આ જગત છે બાધ્ય છે, આપણને ત્યાજ્ય છે, ત્યાગ કરવા યોગ્ય છે, અને એ આપણને નડે છે, તો આપણે ધીરે ધીરે એમાંથી નોખા પડતું જવું, આવું જ્યારે નિર્ણય કરીએ ત્યારે થોડું મનન દોષ દૃષ્ટિને આ બધું કરીએ તો એ નોખા પડવાનો જે વિચાર કરવો એમાં પણ છે કે આખા દિવસની અંદર ક્યારેક આપણે હાલ્યા જતા હોય, ચાલ્યા જતા હોય ત્યારે આમ સહેજ ફીલ કરવું કે હું ચાલ્યો જાઉં છું કે મારું શરીર ચાલ્યું જાય છે, હું તો આત્મા છું. હાલે છે તો મારું શરીર ચાલે છે. મહારાજે આગળ વચનામૃતમાં એવું કહ્યું છે કે ટાઢ લાગે, તડકો લાગે, ભૂખ દુઃખ, ભૂખનું દુઃખ હોય, ખારું મોળું લાગે, તો એવો વિચાર કરવો કે શરીરને લાગે છે પણ મને લાગતું નથી. અહીંયાથી આરતી કરીને ઘેરે જઈશું, પછી ઘેરે ખીચડી કે કઢી કંઈ બનાવ્યું હશે ને થોડુંક ખારું થઈ ગયું હશે તો મનમાં વિચાર કરવો એ મને ખારું લાગતું નથી, એ તો જીભને ખારું લાગે છે. કોને લાગે છે? જીભને. તરત જ ખારાશની ડેન્સિટી ઘટી જશે. રિયલી તમે ટ્રાય કરજો. હું તો આનાથી નોખો છું, મારે તો આમાંથી સુખ લેવાનું પણ નથી, આ તો માત્ર શરીર ચાલે એના માટે હું જમું છું, દવા છે. આટલું જ ખાલી વિચાર થાય ને તો એ ઘરમાં કેટલાય ઝઘડાઓ શાંત થઈ જાય, ઉદ્ભવે જ નહીં. શાંત થાય ઉદ્ભવે જ નહીં. જોકે અમારે એવો વિચાર નથી રહેતો, ક્યારેક ક્યારેક બોલાઈ જાય છે કે દાળ ખારી થઈ ગઈ, સેજ મીઠું વધી ગયું, એમ કજિયો નથી થતો તમારી જેમ, એટલું વળી સારું છે, યાદી આપે એમ. આત્મારૂપ છે એનો થોડો અભ્યાસ કરવો, મનન કરવો, પણ એમ નક્કી કરવું કે આપણે આવું કરવું છે તો થશે, ને થોડો એનો પ્રયાસ કરવો તો થાય, નહીંતર એમનામ થઈ જાય એવું નથી થતું. આત્માનો વિચાર કર્યા પછી પરમાત્માનો એટલે ભગવાનના મહાત્મ્યનો વિચાર કરવો, અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે છે. દ્યુપતય એવ તે નયયુહ અંતમ અનંતતયા ત્વમપી ઇત્યાદિક શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશય પ્રતિપાદન કર્યો છે. આ વેદ સ્તુતિનો મંત્ર છે કે જેને દ્યુપતય એટલે દેવતાઓ, બ્રહ્માંડના અધિપતિ દેવતાઓ છે, એ પણ જેના અંતને નથી પામી શકતા, એટલે જેના મહિમાના અંતને નથી પામી શકતા, એટલો જેનો મોટો મહિમા છે એવા પરમાત્મા એમનો હું દાસ છું. ક્યારેક આપણે વિચાર કરીએ ને તો બહુ સમજવા જેવું છે. હું એ ક્યાં સામાન્ય જીવ જેવા આપણે એક જીવ તુચ્છ, આખું એ બ્રહ્માંડ આત્માઓથી ખીચોખીચ ભર્યું છે, એક અણુ માત્ર જગ્યા ખાલી નથી, અને એ બધા આત્માઓ એમને તો હજી આપણા જેવો યોગ પણ પ્રાપ્ત નથી થયો. ખાલી જગ્યા દેખાય છે ને, એમાં કંઈ ખાલી નથી. એ આત્માઓની જેમ જ આપણો આત્મા આ બધી જ યોનિઓમાં તુચ્છ જીવની જેમ ભટકતો હતો, પરમાત્મા પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા. નંદ સંતોએ એમના સ્વરૂપની અનુભૂતિ કરી અને એમનું દિવ્ય જ્ઞાન આપણા સુધી પહોંચાડ્યું. આપણા ગુરુ પરંપરાના સંતોએ જ્ઞાનને આત્મસાત કર્યું, જીવી બતાવ્યું અને એ આપણા સુધી પહોંચાડ્યું, અને એમાં આપણું મનુષ્યનું શરીર આવવું, અને એમાં પાછો આવો યોગ થઈ જવો. 800 કરોડ લોકો છે આ પૃથ્વી ઉપર, અને એમાં આવો યોગ થઈ જવો, એમાં તો કોઈક જો આ નંદીશભાઈ જેવા હશે તો એમને તો આમ ખબર નહીં હોય, અને વર્તમાન ધરાવી દીધા અને કંઠી પહેરાવી દીધી હશે, કેટલા ભાગ્યશાળી. ઋષિકને તાપસને બધાને એવું જ હશે. એ સંતે આપણને પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એમના શરણે લીધા, એમનો આપણને આશરો થયો, અને કેટલે સુધી આપણે પહોંચી ગયા તો હવે એ પરમાત્મા જે છે એ અનંત કોટી બ્રહ્માંડના ધણી છે. એના રૂવાડાને વિશે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. જેમ આ બ્રહ્માંડની અંદર ખીચોખીચ આત્માઓ ભર્યા છે, એ આત્માઓ જેમ આપણને દેખાતા નથી, અને એ આત્માઓની જેમ આપણને ગણતરી નથી, આપણે તો ખાલી માણાની જ ગણતરી કરીએ છીએ. દરરોજ રિપોર્ટ આવે કે 8 કરોડ લોકોને કોરોના થઈ ગયો, એમ અત્યારે 800 કરોડમાંથી 8 કરોડને થયો છે, એમ કે માણસ બચાવો, માસ્ક બાંધો, ડિસ્ટન્સ રાખો, હાથ 10 વાર ધોવો, જેથી કરીને જિંદગીથી હાથ ધોવા ન પડે. આપણને માણસની કિંમત છે, બાકી જીવોની કિંમત આપણને નથી. જ્યારે આપણને જો જીવોની કિંમત ન હોય તો જેને અનંત કોટી બ્રહ્માંડની રચના કરી એને બ્રહ્માંડોની ગણતરી નથી, તેને જીવની ગણતરી શું હોય ભાઈ? હવે અનંત કોટી બ્રહ્માંડ એની અંદર અનંત કોટી જીવાત્મા હોય, એ બધા ખીચોખીચ ભરેલા અને એ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં બેઠા છે અને એ આ બ્રહ્માંડની અંદર આપણે આ ક્યાંક આડાવળામાં હતા અને એને દ્રષ્ટિમાં આવી ગયા અને એણે સંકલ્પ કર્યો યોગક્ષેમમ વહામ્યહમ અને એમના યોગના આધારે આવા સંતનો એનો યોગ થયો અને આપણે ત્યાં સુધી પહોંચી ગયા. અને પછી કેટલે સુધી થયું તો આપણે જ્યાં ભટકતા હતા, રખડતા હતા, કંઈ ખબર પડતી નહોતી, ત્રિવિધ તાપની અંદર તપતા હતા, દુઃખી થતા હતા, ક્યાં જઈશું, શું કરશું, કંઈ ખબર નહોતી, અને પુરુષોત્તમ નારાયણની બાજુમાં આપણને બેસી ગયા. જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં કેટલી મોટી પદવી પામી ગયા. હવે પુરુષોત્તમ નારાયણનો હુકમ જેટલી જગ્યા ઉપર ચાલશે એટલા જગ્યા ઉપર આપણો હુકમ ચાલશે, ભલે પછી ઘરમાં અત્યારે ન ચાલતો હોય, કારણ કે અત્યારે અહીંયા છીએ ને એટલે. પણ પુરુષોત્તમ નારાયણની બાજુમાં બેસી ગયા એટલે અનંત કોટી બ્રહ્માંડના એ ધણી, એટલામાં આપણે ધણી. કેટલી મોટી પ્રાપ્તિ! ક્યાં રખડતા હતા, ક્યાં ભટકતા હતા અને કઈ જગ્યા ઉપર બેસી ગયા, આટલો જ જો વિચાર કરીએ, સંબંધનો વિચાર કરીએ કે પુરુષોત્તમ નારાયણના સંબંધે કરીને આપણને આવું થયું, તો આપણી જેવો ભાગ્યશાળી આ અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ નહીં હો. અને એક કેફ આપણે સમજીએ તો દેવતાઓ તો એમ કહે ને કે એના અંતને કોઈ ન પામી શકે, જ્યારે દેવતાઓ નથી પામી શકતા તો આપણે કોણ? પણ આપણને પુરુષોત્તમ નારાયણનો યોગ થયો એટલે આપણા સૌથી મોટા ભાગ્ય, એમ ભગવાનનો મહિમા સમજે. અને જ્યારે એ ભગવાનનો મહિમા સમજાય ત્યારે ભગવાન છે એ જીવાત્માની અંદર આવિર્ભાવ થાય, છે તો ખરા જ પણ એ પ્રગટ થાય. અને ભગવાન જ્યારે આવિર્ભાવ થાય ત્યારે માયાના જેટલા પણ ભાવો છે બધા જ અપહત થઈ જાય, નિરસ્ત થઈ જાય, દુરસ્ત થઈ જાય, પરાસ્ત થઈ જાય, નીકળી જાય. પછી એમને સમત્વ દ્રષ્ટિ વર્તે, સોનું અને કચરો, કચરો અને કંચન બંને સમાન લાગે. ગમે એવી રાજ્ય સમૃદ્ધિ આવે તો એમનાથી પણ એ અવરાય નહીં, અને ગમે એવો ભીખ માગીને જીવન નિર્વાહ કરવાનો અવસર આવે તો પણ એને દુઃખ ન થાય, કારણ કે એનું વર્તન છે એ સંબંધના આધારે આખું બદલાઈ ગયું. જૂના સંતો એમ કહેતા કે નાના ઘરની દીકરી હોય અને મોટા ઘરનું માગું આવે પછી એની હાલચાલ વર્તન બધું બદલાઈ જાય. એમ આપણને એવા મોટા પુરુષોત્તમ નારાયણ એના ઘરનું માગું એમ જ કહેવાય ને, એમની જાન આવી છે અને આપણે એમને વર્યા છે, એ પુરુષોત્તમ નારાયણ આપણા ધણી છે અને આપણે એમના સેવક છીએ, તો એ પુરુષોત્તમ નારાયણના આધારે આપણી ચાલ, આપણા જીવની અંદર જે કારણ શરીરને માયાને એ બધું પડ્યું છે બધું જ નીકળી જાય. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને વિશેષ આપણા જીવાત્માની અંદર એમનો આવિર્ભાવ થાય, એમના સ્વરૂપને વિશે હેત થાય અને એ સ્વરૂપમાં આપણને સદાને માટે આપણી વૃત્તિઓ લીન રહે એવું બળ, બુદ્ધિ અને પ્રેરણા આપણને સૌને પ્રાપ્ત થતા રહે એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શેષ વચનામૃત આવતી રવિ સભામાં દરરોજ સવારમાં ધનુર્માસની કથા સવારમાં 7 થી 8 વાગ્યા સુધી હોય છે. જે ભક્તજનોને અનુકૂળતા હોય તે વિશેષ લાભ લેશો. અત્યારે અહીંયા આરતી.